શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 45 જળભરત અને સોવીર નરેશનો સંવાદ, પરમાર્થનું નિરૂપણ તથા રૂભનો નિદાગને અદ્વિત જ્ઞાનનો ઉપદેશ. સનંદનજી કહે છે હે નારદજી, બ્રાહ્મણનું પરમાર્થયુક્ત વચન સાંભળીને સોવીર નરેશે વિનયથી નમ્ર થઈને કહ્યું. રાજા બોલ્યા, હે વિપ્રવર, તમે સંપૂર્ણ જીવોમાં વ્યાપ્ત જે વિવેક વિજ્ઞાનના દર્શન કરાવ્યા છે તે પ્રકૃતિથી પર બ્રહ્મનું જ સ્વરૂપ છે. પરંતુ તમે જે એવું કહ્યું કે હું પાલખી ઉપાડતો નથી અને ન મારા પર પાલખીનો ભાર છે, જેણે આ પાલખી ઉપાડી રાખી છે તે શરીર મારાથી ભિન્ન છે. જીવોની પ્રવૃત્તિ ગુણોની પ્રેરણાથી થાય છે અને એ ગુણ કર્મોથી પ્રેરિત થઈને પ્રવૃત્ત થાય છે. એમાં મારું કર્તવ્ય શું છે? હે પરમાર્થના જ્ઞાતા દ્વિજશ્રેષ્ઠ, તમારી તે વાત કાનમાં પડતા જ મારું મન પરમાર્થનું જિજ્ઞાસુ થઈને તેને પ્રાપ્ત કરવા માટે વિહ્વળ થઈ ગયું છે. હે મહાભાગ દ્વિજ, હું પહેલેથી જ મહર્ષિ કપિલની પાસે જઈને આ પૂછવા માટે ઉદ્યત થયો હતો કે આ જગતમાં શ્રેય શું છે એ મને બતાવો. પરંતુ તેની વચ્ચે જ તમે જ આ વાતો કહી છે તે સાંભળીને મારું મન પરમાર્થ શ્રવણ માટે તમારા તરફ દોડી રહ્યું છે. મહર્ષિ કપિલજી સર્વભૂત સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશ છે અને સંસારના મોહનો નાશ કરવા માટે પૃથ્વી પર તેમનું આગમન થયું છે એવું મને લાગે છે. તે જ ભગવાન કપિલ મારા હિતની કામનાથી તમારા રૂપમાં પ્રત્યક્ષ પ્રગટ થયા છે, ત્યારે જ તો તમે આવી વાત કરી રહ્યા છો. તેથી હે બ્રહ્મન, મારા મોહનો નાશ કરવા માટે જે પરમ શ્રેય હોય તે મને કહો, કેમ કે તમે સંપૂર્ણ વિજ્ઞાનમય જળની તરંગોના સમુદ્ર લાગો છો. બ્રાહ્મણે કહ્યું, હે ભૂપાલ, શું તમે શ્રેયની જ વાત પૂછો છો અથવા પરમાર્થ જાણવા માટે પ્રશ્ન કરો છો? હે રાજન, જે મનુષ્ય દેવતાની આરાધના કરીને ધન સંપત્તિ ઈચ્છે છે, પુત્ર તથા રાજ્ય અને સ્વર્ગની અભિલાષા રાખે છે, તેના માટે તો તે જ વસ્તુઓ શ્રેય છે. પરંતુ વિવેકી પુરુષને માટે પરમાત્માની પ્રાપ્તિ જ શ્રેય છે. સ્વર્ગલોકરૂપી ફળ આપનારા જે યજ્ઞ વગેરે કર્મ છે તે પણ શ્રેય જ છે, પરંતુ મુખ્ય શ્રેય તો તેના ફળની ઈચ્છા ન કરવામાં જ છે. હે ભૂપાલ, યોગદ્યુક્ત તથા અન્ય પુરુષોએ પણ સદા પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, કેમ કે પરમાત્માના સંયોગરૂપ જે શ્રેય છે તે જ વાસ્તવિક શ્રેય છે. આ પ્રમાણે શ્રેય તો અનેક છે, સેંકડો અને હજારો પ્રકારના છે, પરંતુ તે બધા પરમાર્થ નથી. પરમાર્થ હું બતાવું છું, સાંભળો. જો ધન જ પરમાર્થ હોય તો ધર્મને માટે તેનો ત્યાગ શા માટે કરવામાં આવતો તથા ભોગોની પ્રાપ્તિને માટે તેનો વ્યય કેમ કરવામાં આવત? હે નરેશ્વર, જો આ સંસારમાં રાજ્ય વગેરેની પ્રાપ્તિને પરમાર્થ કહેવામાં આવે તો તે ક્યારેક રહે છે અને કદી નથી રહેતા, તેથી પરમાર્થને પણ આવવા જવાવાળો માનવો પડશે. જો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના મંત્રોથી સંપન્ન થનારા યજ્ઞ કર્મને તમે પરમાર્થ માનો તો તેના વિષયમાં હું જે કહું છું તેને સાંભળો. હે રાજન, કારણભૂત માટીથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે કારણનું અનુગમન કરવાથી માટી સ્વરૂપ જ સમજવામાં આવે છે. આ ન્યાયથી સમિદા, ઘી અને દર્ભ વગેરે વિનાશ શીલ દ્રવ્યો દ્વારા જે ક્રિયા સંપાદિત થાય છે તે પણ અવશ્ય જ વિનાશશીલ હશે. પરંતુ વિદ્વાન પુરુષ પરમાર્થને અવિનાશી માને છે. જે ક્રિયા નાશવાન પદાર્થોથી સંપન્ન થાય છે તે અને તેનું ફળ બંને નિસંદેહ નાશવાન હોય છે. જો નિષ્કામ ભાવથી કરવામાં આવનારું કર્મ સ્વર્ગાદી ફળ ન આપવાના કારણે પરમાર્થ માનવામાં આવે તો તે મારા વિચાર પ્રમાણે તે પરમાર્થ ભૂત મોક્ષનું સાધન માત્ર છે અને સાધન કદી પરમાર્થ થઈ શકતું નથી, કેમ કે તે સાધ્ય માનવામાં આવ્યું છે. હે રાજન, જો આત્માના ધ્યાનને જ પરમાર્થ નામ આપવામાં આવે તો તે બીજા પ્રત્યે આત્માનો ભેદ કરનારું છે, પરંતુ પરમાર્થમાં ભેદ હોતો નથી. તેથી હે રાજન, નિસંદેહ આ બધા શ્રેય જ છે, પરમાર્થ નથી. હે ભૂપાલ, હવે હું સંક્ષેપમાં પરમાર્થનું વર્ણન કરું છું, સાંભળો. હે નરેશ્વર, આત્મા એક વ્યાપક સમશુદ્ધ નિર્ગુણ અને પ્રવૃત્તિથી પર છે, તેમાં જન્મ અને બુદ્ધિ, તેમાં જન્મ અને વૃદ્ધિ વગેરે વિકાર નથી, તે સર્વત્ર વ્યાપક તથા પરમ જ્ઞાનમય છે। અસત નામ અને જાતિ વગેરેથી તે સર્વવ્યાપક પરમાત્માનો ન કદી સંયોગ થયો છે, નથી અને ન થશે। તે આપણા અને બીજાના શરીરોમાં વિદ્યમાન હોવા છતાં પણ તે એક જ છે। આ પ્રકારનું જે વિશેષ જ્ઞાન છે તે જ પરમાર્થ છે। દ્વૈત ભાવના રાખનારા પુરુષ તો અપરમાર્થદર્શી જ છે, અપરમાર્થદર્શી જ છે। જેમ વાંસળીમાં એક જ વાયુ અભેદ ભાવથી વ્યાપ્ત છે, પરંતુ તેના છિદ્રમાં ભેદ હોવાથી તેમાં સડજ ઋષભ વગેરે સ્વરોનો ભેદ થઈ જાય છે, તે જ પ્રમાણે તે એક જ પરમાત્માના દેવ મનુષ્ય વગેરે અનેક ભેદ પ્રતીત થાય છે। તે ભેદની સ્થિતિ તો અવિદ્યાના આવરણ સુધી જ સીમિત છે। હે રાજન, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સાંભળો। નિદાગ નામક બ્રાહ્મણને ઉપદેશ આપતા મહામુનિ ઋભુએ જે કાંઈ કહ્યું હતું તેનું આમાં વર્ણન છે। પરમેષ્ટિ બ્રહ્માજીના એક ઋભુ નામક પુત્ર થયા। હે ભૂપતે, તેઓ સ્વભાવથી પરમાર્થ તત્વના જ્ઞાતા હતા। પૂર્વકાળમાં પુલત્સ્ય મુનિના પુત્ર નિદાગ તેમના શિષ્ય થયા। ઋભુએ બહુ પ્રસન્નતા સાથે નિદાગને સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો। સમસ્ત જ્ઞાન પ્રધાન શાસ્ત્રોનો ઉપદેશ પ્રાપ્ત કરી લેવા છતાં પણ નિદાગની અદ્વૈતમાં નિષ્ઠા ન થઈ। હે નરેશ્વર, ઋભુએ નિદાગની આ સ્થિતિ જાણી લીધી। દેવકી નદીના તટ પર વીરનગર નામક એક અત્યંત સમૃદ્ધશાળી અને પરમ રમણીય નગર હતું। તે નગર મહર્ષિ પુલસ્ત્ય વસાવ્યું હતું। તે નગરમાં પહેલા મહર્ષિ ઋભુના શિષ્ય યોગવેતા નિદાગ નિવાસ કરતા હતા। તેમને ત્યાં નિવાસ કરતા જ્યારે 1000 દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે મહર્ષિ ઋભુ પોતાના શિષ્યને જોવા માટે તેમના નગરમાં ગયા। નિદાગ બલિવૈશ્વદેવના અંતમાં દ્વાર પર બેસીને અતિથિઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તેઓ ઋભુને પાદ્ય અર્ધ આપીને પોતાના ઘરમાં લઈ આવ્યા અને હાથ પગ ધોવડાવીને તેમને આસન પર બેસાડ્યા। ત્યાર પછી દ્વિજશ્રેષ્ઠ નિદાગે આદરપૂર્વક કહ્યું, વિપ્રવર હવે ભોજન કરો। ઋભુ બોલ્યા, હે દ્વિજશ્રેષ્ઠ, તમારા ઘરમાં ભોજન કરવા યોગ્ય જે જે પદાર્થ હોય તેમનું નામ કહો। નિદાગે કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, મારા ઘરમાં સત્તુ જવની લાપસી અને બાટી બનાવી છે, તમને આમાંથી જે કંઈ રૂચે તે જ ઈચ્છા પ્રમાણે જમો। ઋભુ બોલ્યા, હે બ્રહ્મન, આ બધામાં મારી રુચિ નથી, મને તો મીઠું ભોજન આપો, હલવો ખીર અને ખાંડના બનેલા પદાર્થનું ભોજન કરાવો। નિદાગે પોતાની પત્નીને કહ્યું, હે શોભને, આપણા ઘરમાં જે સારામાં સારી ભોજન સામગ્રી ઉપલબ્ધ હોય તેના દ્વારા અતિથિ દેવતા માટે મિષ્ટાન બનાવો। પતિના પ્રમાણે કહેવાથી બ્રાહ્મણ પત્નીએ સ્વામીની આજ્ઞાનો આદર કરીને બ્રાહ્મણ દેવતા માટે મિષ્ટાન તૈયાર કર્યું। હે રાજન, મહામુનિ ઋભુની ઈચ્છા અનુસાર મિષ્ટાન ભોજન કરી લીધા પછી નિદાગે ઊભા થઈને પૂછ્યું। નિદાગ બોલ્યા, હે બ્રહ્મન, કહો ભોજનથી તમને સારી તૃપ્તિ થઈ, તમે સંતુષ્ટ થઈ ગયા ને, હવે તમારું ચિત્ત પૂર્ણતઃ સ્વસ્થ છે ને? હે વિપ્રવર, તમે ક્યાંના રહેવાવાળા છો, ક્યાં જઈ રહ્યા છો ને ક્યાંથી તમારું આગમન થયું છે, આ બધું જણાવો। ઋભુએ કહ્યું, હે બ્રહ્મન, જેને ભૂખ લાગે છે તેને જ અન્ન જમ્યા પછી તૃપ્તિ પણ થાય છે, મને તો ન કદી ભૂખ લાગી અને ન કદી તૃપ્તિ થઈ, પછી મને કેમ પૂછો છો? જઠરાગ્નિમાંથી પાર્થિવ ધાતુ એટલે પહેલાં ખાધેલા પદાર્થ પચી જવાથી સુધાની પ્રતીતિ થાય છે, એ જ પ્રમાણે પીધેલું જળ ક્ષીણ થઈ જતા મનુષ્યને તૃષાનો અનુભવ થાય છે। હે દ્વિજ, આ ભૂખ અને તૃષા દેહના ધર્મ છે, મારા નહીં, તેથી મને કદી ભૂખ લાગવાની સંભાવના જ નથી, તેથી મને તો સર્વદા તૃપ્તિ રહે જ છે। હે બ્રહ્મન, મનની સ્વસ્થતા અને સંતોષ એ બંને ચિત્તના ધર્મ વિકાર છે, તેથી આત્મા આ ધર્મોથી સંયુક્ત થતો નથી, અને તમે જે એવું પૂછ્યું છે કે તમારો નિવાસ ક્યાં છે, તમે ક્યાં જશો અને તમે ક્યાંથી આવ્યા છો, આ ત્રણેય પ્રશ્નો વિશે મારો મત સાંભળો। આત્મા બધામાં વ્યાપ્ત છે, આકાશની જેમ સર્વવ્યાપક છે, તેથી એના વિષયમાં ક્યાંથી આવ્યા, ક્યાં રહો છો અને ક્યાં જશો, આ પ્રશ્ન ક્યાંથી સાર્થક હોઈ શકે છે? તેથી હું ન જવાવાળો છું અને ન આવવાવાળો, તું હું અને અન્યનો ભેદ પણ શરીરને લઈને જ છે, વાસ્તવમાં ન તું તું છે, ન અન્ય અન્ય છે અને ન હું હું છું। માત્ર વિશુદ્ધ આત્મા જ સર્વત્ર વિરાજમાન છે, એ જ પ્રમાણે મીઠું પણ મીઠું નથી. મેં જે તમને મિષ્ટાન માટે પૂછ્યું હતું તેમાં પણ મારો આ જ ભાવ હતો કે જોવું તો ખરો આ શું કહે છે. હે દ્વિજશ્રેષ્ઠ, આ વિષયમાં મારો વિચાર સાંભળો. મીઠું ભોજન પણ તૃપ્ત થઈ ગયા પછી મીઠું લાગતું નથી તો તે ઉદ્વેગજનક થઈ જાય છે. ક્યારેક ક્યારેક જે મીઠું નથી હોતું તે પણ મીઠું લાગે છે. અર્થાત ભૂખ લાગી હોય તો સ્વાદ વિનાનું ભોજન પણ મીઠું અમૃત જેવું લાગે છે. એવું કયું ભોજન છે જે આદિ મધ્ય અને અંત ત્રણેય કાળમાં રુચિકર જ હોય, જે માટીનું ઘર માટીથી લીપવાથી સ્થિર રહે છે, તે જ પ્રમાણે આ પાર્થિવ શરીર પાર્થિવ પ્રમાણોથી પુષ્ટ થાય છે, જે ઘઉં મગ ઘી તેલ દૂધ દહીં ગોળ અને ફળ વગેરે બધા ભોજ્ય પદાર્થ પાર્થિવ પરમાણુ જ તો છે. આમાંથી કયું સ્વાદિષ્ટ છે અને કયું નથી, તેથી આવું સમજીને જે મીઠા અને મીઠા નથીનો વિચાર કરવાવાળા છે તે મનને તમારે સમદર્શી બનાવવું જોઈએ, કેમ કે ક્ષમતા જ મોક્ષનો ઉપાય છે. હે રાજન, રઘુના પરમાર્થયુક્ત વચન સાંભળીને મહાભાગ નિદાગે તેમને પ્રણામ કરીને કહ્યું, હે બ્રહ્મન, તમે પ્રસન્ન થાઓ અને જણાવો, મારું હિત સાધન કરવાને માટે અહીં પધારેલા તમે કોણ છો? તમારા વચન સાંભળીને મારો મોહ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. રઘુ બોલ્યા, હે દ્વિજશ્રેષ્ઠ, હું તમારો આચાર્ય રઘુ છું અને તમને તત્વને સમજાવનારી બુદ્ધિ આપવા માટે અહીં આવ્યો હતો. હવે હું જાઉં છું, જે કંઈ પરમાર્થ છે તે બધું મેં તમને કહી દીધું. આ પ્રમાણે પરમાર્થ તત્વનો વિચાર કરતા રહીને તમે આ સંપૂર્ણ જગતને એકમાત્ર વાસુદેવ સંગનક પરમાત્માનું જ સ્વરૂપ સમજો. આમાં ભેદનો તદ્દન અભાવ છે, બ્રાહ્મણ જળભરત કહે છે. ત્યાર પછી નિદાગે બહુ સારું કહીને ગુરુદેવને પ્રણામ કર્યા અને બહુ ભક્તિથી તેમની પૂજા કરી. ત્યાર પછી તેઓ નિદાગની ઈચ્છા ન હોવા છતાં ત્યાંથી ચાલ્યા ગયા. હે નરેશ્વર, ત્યાર પછી 1000 દિવ્ય વર્ષ વીતી ગયા પછી ગુરુદેવ મહર્ષિ રુભુ નિદાગને જ્ઞાનોપદેશ કરવા માટે ફરી તે નગરમાં આવ્યા. તેમણે નગરની બહાર જ નિદાગને જોયા. ત્યાંનો રાજા બહુ મોટી સેના સાથે ધામધૂમથી નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો અને નિદાગ માણસોની ભીડભાડથી દૂર ઊભા હતા. તેઓ જંગલમાંથી સમીદા અને દર્બ લઈને આવ્યા હતા અને ભૂખ તૃષાથી તેમનો કંઠ સુકાઈ રહ્યો હતો. નિદાગને જોઈને રુભુ તેમની સમીપ ગયા અને અભિવાદન કરીને બોલ્યા, બાબાજી, તમે અહીં એકાંતમાં કેમ ઊભા છો? નિદાગ બોલ્યા, હે વિપ્રવર, આજે આ રમણીય નગરમાં રાજા પ્રવેશ કરવા ચાહે છે તેથી અહીં માણસોની બહુ મોટી ભીડ એકઠી થઈ ગઈ છે, તેથી હું અહીં ઊભો છું. રઘુએ પૂછ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, તમે અહીંની વાતોના જાણકાર લાગો છો, તેથી જણાવો કે અહીં રાજા કોણ છે અને બીજા લોકો કોણ છે? નિદાગ બોલ્યા, આજે પર્વતના શિખર જેવા ઊંચા અને મદમસ્ત ગજરાજ પર ચડેલો છે તે જ રાજા છે અને બીજા લોકો તેની પ્રજા છે. રઘુએ પૂછ્યું, હે મહાભાગ, મેં હાથી તથા રાજાને એક સાથે જ જોયા છે, તમે વિશેષ રૂપે આમનું જુદું જુદું ચિહ્ન નથી બતાવ્યું તેથી હું ઓળખી ન શક્યો. તેથી તમે આમની વિશેષતા કહો, હું જાણવા ચાહું છું કે આમાં કોણ હાથી અને કોણ રાજા છે. નિદાગ બોલ્યા, હે બ્રહ્મન, આમાં આ જે નીચે છે તે હાથી છે અને તેની ઉપર આ રાજા બેઠા છે, એમાં આ બેમાં એક વાહન છે અને બીજો સવાર, વળી વાહ્ય વાહક સંબંધને કોણ નથી જાણતું? રઘુએ પૂછ્યું, હે બ્રહ્મન, જે પ્રમાણે હું સારી રીતે સમજી શકું તે પ્રમાણે મને સમજાવો, નીચે આ શબ્દનો અભિપ્રાય શું છે અને ઉપર કોને કહે છે? બ્રાહ્મણ જળભરત કહે છે, રઘુના પ્રમાણે કહેવાથી નિદાગ એકદમ તેમની ઉપર ચડી ગયા અને આ પ્રમાણે બોલ્યા, સાંભળો, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે હવે સમજાવીને કહું છું. આ સમયે હું રાજાની જેમ ઉપર છું અને તમે શ્રીમાન ગજરાજની જેમ નીચે. હે બ્રાહ્મણ દેવ, તમને સારી રીતે સમજાવવા માટે જ મેં આ દ્રષ્ટાંત દેખાડ્યું છે. રઘુએ કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, જો તમે રાજા સમાન છો અને હું હાથી સમાન છું તો એ બતાવો કે તમે કોણ છો અને હું કોણ છું? બ્રાહ્મણ કહે છે, રઘુને આમ કહેવાથી નિદાગે તુરત જ તેમના બંને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ભગવાન, તમે અવશ્ય મારા આચાર્ય પાદ મહર્ષિ રઘુ છો, કેમ કે બીજાનું હૃદય આ પ્રમાણે અદ્વૈત સંસ્કારથી સંપન્ન નથી, જેવું કે મારા આચાર્યનું, તેથી મારો વિશ્વાસ છે કે તમે મારા ગુરુજી જ અહીં પધાર્યા છો. રઘુએ કહ્યું, હે નિદાગ, પહેલાં તમે મારી બહુ સેવા શુશ્રૂષા કરી છે, તેથી અત્યંત સ્નેહવશ હું તમને ઉપદેશ આપવા માટે તમારો આચાર્ય રૂભુ જ અહીં આવ્યો છું. હે મહામતે, સમસ્ત પદાર્થોમાં અદ્વૈત આત્મબુદ્ધિ થવી એ જ પરમાર્થનો સાર છે. મેં તમને સંક્ષિપ્તમાં તેનો ઉપદેશ કરી દીધો. બ્રાહ્મણ જડબરત કહે છે, વિદ્વાન ગુરુ મહર્ષિ રૂભુ નિદાગને આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા. નિદાગ પણ તેમના ઉપદેશથી અદ્વૈત પરાયણ થઈ ગયા અને સંપૂર્ણ પ્રાણીઓને પોતાનાથી અભિન્ન જોવા લાગ્યા. બ્રહ્મર્ષિ નિદાગે આ પ્રમાણે બ્રહ્મપરાયણ થઈને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. હે ધર્મજ્ઞ નરેશ, આ પ્રમાણે તમે પણ આત્માને બધામાં વ્યાપ્ત જાણીને પોતાનામાં તથા શત્રુ અને મિત્રમાં સમાન ભાવ રાખો. સનંદજી કહે છે, બ્રાહ્મણના આ પ્રમાણે કહેવાથી રાજાઓમાં શ્રેષ્ઠ સૌવીર નરેશે પરમાર્થ તરફ દ્રષ્ટિ રાખીને ભેદ બુદ્ધિનો ત્યાગ કર્યો અને તે બ્રાહ્મણ પણ પુનર્જન્મથી વાતોનું સ્મરણ કરીને બોધયુક્ત થઈને તે જ જન્મમાં મુક્ત થઈ ગયા. હે મુનીશ્વર નારદ, આ પ્રમાણે મેં તમને પરમાર્થ રૂપા આત્મજ્ઞાન કહ્યું છે, તેને સાંભળનારા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોને પણ આ મુક્તિ પ્રદાન કરનારું છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 45 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.